પુસ્તકો વાંચ્યા પણ કઈ દાડો ભર્યો નહી. પછી 1958 માં આ જ્ઞાન સુરત ના સ્ટેશન પર તમારા સ્ટેશન તો સરસ છે તો આપડી આપડે ગવડાવી જાય. મુંબઈ માં જન્મ છે અહંકાર વધારે પડતો મેડનેસ હતું. અહંકાર અહંકાર વધારે પડતો થાય ને શું કેવાય મેડ કેવાય સમજ ને. તે મને ઘણા લોકો તો કારણ કે સ્વભાવ પરોપકારી કેવો છે મારા ધંધાની તો બધી વાત જ નહીં કરી કરી મારે ત્યાં જે આવ્યા હતા અમારે શું અડચણ છે એની જ વાત કરી ખબર પડે ને. એટલે લોકોને ગમતી જ વાત થાય ને સમજે એટલે બધા ચાર ગાડીઓ મારતા પડી રહે. એટલે લોકો અંબાલાલ ભાઈ કે શું કે હા હવે આ થોડા અક્ષરના શબ્દ ઉતાવળમાં કોઈ માણસ બોલ્યો હોય અંબાલાલ ભાઈ પણ મને અંબાલાલ એટલું સંભળ્યું હોય ને તો મને આખી રાત હું ના આવે તો મને અંબાલાલ કહે ને. હવે આ એક જાતિ ચિંતા કહેવાય આ ગાડી વાપરની લાગી નથી એ બીજા એવો ભાવે ના પડ્યો પણ હું મારા પણ વસ્તુ અંતરી કર્યું મને કહ્યું આવું શું બોલા આ ઉપાધિ પાર આવે ખરો. એટલે આ 58 સાલમાં આ ઘર થઈ ગયો ને તેની હાથે અહંકાર હપૂજો ખલાસ શું બિલકુલ અત્યારે નો અત્યારે માની ને લઈ અહંકાર નથી આ જે બોલું છું હું કે હું આ છું આ છું એ બોલું છું એ તો ટેપ રેકર્ડ બોલે છે. કોણ બોલે છે ટેપ રેકર્ડ હા આ ટેપ રેકર્ડ બોલે છે. અને જે આ દાદા ભગવાન તે આ દેખાય છે નો આ તો ભાદરના પટેલ છે કોન્ટ્રાક્ટનો ભાગો ધંધો કરે છે સમજ પડે ને. મય જે પ્રગટ થયા છે ને એ દાદા ભગવાન છે 14 લોકનો નાથ છે. શું છે 14 લોકનો નાથ કામ કરી ના કેવું છે આપણે તો કદી આ સમજાય ને. આ તો ભાદરના પટેલ છે લોકને રૂપ જોઈએ છે તો ભગવાન અરૂપી છે કેવા છે છતાં કે ભાઈ સી રીતે બહાર જોવા ત્યાં જ્ઞાની આંખોની મારફત બહાર નીકળ દેખાય એટલે તમારા સ્ટેશન પર આ કઈ રીતે એ જિલ્લા વાળા બધા શું કે છે અમારો જિલ્લા બધું કલ્યાણ બધું થઈ જવું સુરત ને એ બધું એટલે એ જિલ્લા વધારે ચાલે છે કારણ કે બહુ સારો ભોળો ને બહુ સંસ્કાર છે બહુ સારો બહુ કઠણ નહીં પૂરા પૂરા પૂરા બધા આપણે તો મુંબઈમાં જ જીવન થયું છે બધું નહીં નાનપણ નાનપણમાં પાડોશી છે મારા ફર્સ્ટ નેબર સમજે ને. છતાં અંબાલાલ જીવતા છે શાના આધારે જીવતા છે વ્યવહાર કેવી રીતે આધારે કરતા છે હું જુદો પડી ગયો એમને કેવી રીતે વ્યવહાર ચાલે છે સાયકલ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. શું છે ડિસ્ચાર્જ સ્વરૂપ જે પહેલા ચાર્જ થઈ ગયું હતું અત્યારે ચાર્જ નહીં થતું જુદા પડી ગયા હતું પણ પહેલાં જે ચાર્જ થયું હતું ને તે ડિસ્ચાર્જ થયા કરે છે એ આપણે સમજાવ્યું એટલે આપણે ડિસ્ચાર્જ સ્વરૂપમાં આ જે આત્મા માનેલો છે ને બધા મનુષ્ય બધા એ આત્મા મિકેનિકલ આત્મા છે કેવો છે તે બિલીફમાં છે અત્યારે કે હું છું એ મિકેનિકલ આત્મા છે કેવો છે ખાવા પીવાનું બધું જોઈએ એને ના જોઈએ આ મેં કર્યું બોલે કે સર ચાર્જ થવાનું આ મેં કર્યું તે મેં કર્યું અને તે કેવું નોંધારું બોલે કેવું બોલે વિથ ઇગોઇઝમ ઇગોઇઝમ પૂરું નહીં બોલતા એ લોકો અહમભાવ સાથે હું કરતા છું ને એ ભાનથી કર્મ બંધાય છે શું થાય છે એટલે ચાર્જ થાય છે અને એ કરતા પદ છૂટે પછી ચાર્જ ના થાય પછી ડિસ્ચાર્જ એકલું રહે પછી નવું ચાર્જ થાય નહીં આ તો ચાર્જ અને ડિસ્ચાર્જ જગત પર ચાલુ જ રહ્યા કરે છે સમજ ને. એટલે કરતા બધું ભાન છે, હું કરું છું એવું ભાન છે, ત્યાં સુધી ચાર્જ થયા જ કરવાનું. હા, ખરી રીતે કે કેમ કરું છું, એમાં ભૂલ શું છે? કારણ કે પોતે એક આત્મય કશું કરવાનો અધિકાર નથી. આ તો બીજી શક્તિ કરી રહી છે, પોતે એ તો માને છે, ખોટું ઇગોઇઝમ છે કે નહીં કર્યું, બીજી શક્તિ કરી રહી છે. એવું આપણે થોડુંક અનુભવ મત આવ્યું છે ને, આપણે નથી કરતા છતાં ચાલ્યા કરે છે, માટે કોઈ બીજી શક્તિ કરે છે કે અમે કમ્પ્લેટ એને સમજણ પાડી દઈએ કે આ બીજી શક્તિ બધી કરે છે, તારું કરતા પર છે જ નહીં, અમારે તને ભ્રાંતિથી લાગે છે, એટલે જોડે ને, એટલે અમે જ્ઞાનથી ઉડાડી મેળીએ બધું, કરતા પરનું ભાન ઉડાડી મેળીએ, તો ચાર સત્તા બંધ થઈ જાય. અને ચાર સત્તા બંધ થયા ત્યારે રહ્યું શું, ત્યાં આવે ડિસ્ચાર્જ કર્યું, રહ્યું શું રહ્યું, હા કહું ને, એટલે ચાર્જ બંધ કરી દેવાય, ત્યાંથી કર્મ બંધ થઈ ગયા, ત્યાંથી સંસાર નવો બંધાતો અટક્યો. તો પેલા કબીરે પેલા અથાએ શું કહ્યું કે જો તું જીવ તો કરતા હરી, શું કહે છે, અને જો તું શિવ તો વસ્તુ ખરી, શું કહે છે, શિવ તો વસ્તુ ખરી, હા, અને કરતા મીઠે તો છૂટે કરવું, એ છે મહાભજન નો મત. અખાએ શું કહ્યું, કરતા પણ જો મટી જાય આપણું તો કર્મ છૂટે, કહે છે. અને એ મહાભજન નો મરમ એટલો છે, આ જગત નો મરમ આ છે, પણ આખું જગત કરતા ભાવમાં છે, સાધુ સંન્યાસ છે કરતા ભાવમાં છે, અશુભ ના કરતા પણ છોડે છે અને શુભ ના કરતા પણ સ્થાપન કરે છે પાછો, એવું આપને સમજાયું. આ સાધુ સંન્યાસ ના કરતા પણ સ્થાપન કરે છે, અશુભ ને છોડે છે કે આવું ના કરવું છે, આમ ના કરવું છે, દયા છે, દાન છે, એ બધું પણ શુભ ને કરતા થાય છે. શું થાય છે, આમ છોડીને સાત્વિક ને પકડે છે, પણ પકડે છે ખરા, તામસ છોડીને સાત્વિક ને પકડે છે, પણ પકડે છે ખરા, કરતા ને કરતા રહે છે. તો એ કરતા પદ અમે છોડાવીએ ત્યારે છૂટે નહીં, તો જ્ઞાન વગર છૂટે નહીં ને. અને આ જ્ઞાન જે હું આપું છું એ કેવું જ્ઞાન છે, પણ આ કાળમાં કેવું જ્ઞાન પચતું નથી, શું છે, મને ના પચ્યું, 360 ને બધું 356 રહેશે, આ ફરવા ને, તેમાં મને દ્રવ્ય એટલે આ કોઈ વસ્તુ આ જગત નહીં, કે કોઈ ક્ષેત્ર મને બંધન કરી શકતો, કે આ ક્ષેત્ર હોય તો મારે આમ થાય કે આમ થાય, એવું મને કોઈ બંધન, ક્ષેત્ર અમને બંધન કરી શકે નહીં, કોઈ વસ્તુ અમને બંધન કરી શકે નહીં, વર્ગની કોઈ વસ્તુ દરિયે ક્ષેત્ર કા ભાવ કાળે અમને બંધન કરી શકે નહીં, ભાવ પણ બંધન કરી શકે નહીં, એવું અબંધ ભાવ જ્ઞાની પુરુષ હોય. એવું હવે ત્યાં આગળ આ તમને કરતા પદ છૂટે તો એ પછી ધીમે ધીમે ધીમે પછી એ પદમાં તમે જાઓ, પછી તમારે જેટલું સંચિત બધા ઓછા થતા જાય તેમ તેમ તમારે લાગે પડી જાય, સમજો ને, પણ ક્રોધ માનમાં આવેલો જતા રહે, ક્રોધ માનમાં આવેલો એ નબળી છે કે જબરી છે, જેવા ભાવથી જુઓ તેવું છે, જેવા ભાવથી જોઈએ તેવું છે, ના એ પોતે નબળી જ છે, સ્વાભાવિક નબળી જ છે, એ બધું એ નબળી લઈને પોતાનું પરમાત્મા પર અંતરાઈ રહ્યું છે, એ નબળી જાય એટલે પોતે પરમાત્મા જ છે, દરેક જીવ પરમાત્મા જ છે, શું, પણ એને એ નબળી લઈ જોઈએ, જે નબળી એને પોતાને જ નુકસાન કરે, શું કરે, સમજે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આખો દળ હેરાન હેરાન કરે, ઊંઘવા ના દે, ધમકો વાળવા નહીં. હવે તમે છે તે ગણપતભાઈ એ પહેલો વિકલ્પ કહેવાય, શું કહેવાય, તમે જે છે એ જાણતા નહીં હોવાથી ગણપતભાઈ આરોપિત ભાવ કહેવાય, કેવો આરોપિત, આરોપિત ભાઈ એટલે વિકલ્પી ભાવ કહેવાય, અને અરુણમાં જ વિકલ્પ કહેવાય, શું કહેવાય, પછી આનો સસરો થવું, આનો મામો થવું, આનો કાકો થવું, એવા કેટલા વિકલ્પ છે, ગણાય અસંખ્ય, આ બાઈનો ધણી થયો એ બીજો વિકલ્પ, આ છોકરાનો ફાધર થયો ત્રીજો વિકલ્પ, હું એથી છું ચોથો વિકલ્પ, હું આટલા વર્ષનો છું એ પાંચમો વિકલ્પ, એ બધા વિકલ્પો કેટલા હશે સાહેબ, ગણાય આ વિકલ્પો વિકલ્પો સંસારમાં કરે શું કરે એને નિર્વિકલ્પી થાય તો ઉકેલ આવે એવું આપણે સમજાય નિર્વિકલ્પી થવાની જરૂર છે ને નિર્વિકલ્પી જ્ઞાની પુરુષ એકલા કરી શકે પોતે જે નિર્વિકલ્પી હોય તરણ તારણ થયા પોતે તર્યા હોય તે બીજાને તારી શકે બીજો એ આપણે સમજાયું આ વેદાંત ચાર વેદ ભણે તો વેદ શું કે છે બુદ્ધિ વિજ્ઞાન માં શું સાહેબ ફેર છે કહું આપણે બુદ્ધિ ઇન્ટરેક્ટ થતા છે પણ એ તો આત્મા ના થતી શકે ના આત્મા એકાદ જ્ઞાની આખા વર્લ્ડમાં બે જણ ના હોય શું કહ્યું કોઈક જ્ઞાની હોય તો બને બુદ્ધિને મોટું ફૂલ લાઈટ થયું હોય જ્યાંથી અંધારું હોય તો ત્યાંથી મીણબત્તી હરગાવીએ પણ પછી ફૂલ લાઈટ થયા પછી મીણબત્તીની જરૂર ખરી ના તો એ રીતે અમારી બુદ્ધિ આ લાઈટમાં ભાઈ ભરી ગયેલી હોય અમને બુદ્ધિનો પ્રકાશ મળે જરૂર જ નથી એટલે અમને ઇમોશનલ ના કરે બુદ્ધિ હંમેશા જીવ માત્ર ને ઇમોશનલ કરે શું કરે આપ સમજાય ને ઇમોશનલ કરે અમને ઇમોશનલ ના કરે અમારું મોશનમાં થાય આ ટ્રેન છે ઇમોશનલ થાય શું થાય જે રીતે મનુષ્ય ઇમોશનલ થાય છે ને એટલા બધા જીવમાં મરી જાય છે ત્યારે દોષ બેસે ને પેલું એટલે અમે મોશનમાં હોઈએ અમને પેલું લાઈટ છે ને પ્રકાશ પેલું મોટું પેલું દેવ મીણબત્તીનો પ્રકાશ અમને જરૂર જ ના પડે ને એટલે અમને અભૂત જ કહેવી અભૂત તને ગમી વાત તું બધી થાય હું અભૂત બોલ અમે બાળક જેવા હોઈએ નાનું બાળક હોય ને તે અભૂત હોય છે ને એવા અમે હોઈએ નાના બાળક જોડે રમીએ હોવું જોઈએ અને દોરું બાળક મારી જોડે રમે એને એમ લાગે કે દાદાજી મારા જોડા જ છે પાછો પગે લાગે એ જે કરે અહીં દોઢ દોઢ ના છોકરા બધા અહીં વિધિ વિધિ કરી દેવાના કારણ કે એમ કંડક્ટ થાય ને નાના છોકરાને બુદ્ધિ ઓછી હોય પ્રકાશ ના પામી હોય પણ મન તો હોય તો મન ઉદાર ખુચ્ચો કરે એ ભણે ને કે ચિત ચિત ચિતરૂપી મન તેરું મન નહીં હા ચિતરૂપી મન એટલે મને ઠંડક થઈ જાય તો અહીં વિધિ કરી જાય ફેમિલી ગયું બધું અહીં રહેશે તો આનંદ ઉત્પન્ન થાય છે તો આત્મા ધ્રુપ થઈ જાય તો કેટલું શું થાય આ સમજાય ને અને ભૌતિકનો આનંદ તો મૂર્તિનો આનંદ એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે જે સુખ આવ્યા પછી દુઃખ આવે એને સુખ કહેવાય કેમ કર્યું એ કલ્પિત સુખો છે બધા સંસારના સુખો કેવા છે કલ્પિત એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય શું કહ્યું તૃપ્તિ થઈ થાય છે કોઈ કોઈ સુખમાં તૃપ્તિ થાય છે વડોપ્રધાન પદ મળે પણ કઈ તૃપ્તિ ના થાય શું કહ્યું અરે પ્રેસિડેન્ટ ઇન્ડિયાનો થાય તો આપણે તૃપ્તિ ના થાય એટલે સંતોષ થાય પોતાનું ધારેલા ઘરે જગ્યાએ ગયા એટલે સંતોષ થાય તૃપ્તિ ના થાય અને અમે જે પદ પર નિરંતર તૃપ્તિ સંસ્થાનો વિચાર ના આવે ને અમને વિચાર હતો ના આવે એક વિચાર નહીં પાછો વિચાર એટલે એક વિચાર ના આવે ગતિ સૂચક બતાવે છે ચાર ગતિ છે ચાર ગતિ અને વચ્ચે સેન્ટરમાં મોક્ષ છે તો ચાર ગતિ માંથી છે તે બધે મોક્ષ માં જવું પડશે પાંચ આખું જગત ચાર ગતિ થી દેવ ગતિ મનુષ્ય ગતિ ક્લિયન્ટ ગતિ અને અંદર ગતિ આ ચાર ગતિ અને આ ચાર ગતિમાં પુણ્ય પાપના આધારે છે આ ગતિ અને જો પુણ્ય પાપથી રહિત થયો અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મોક્ષ તો ક્રેડિટ નહીં ડેબિટ અહીં ક્રેડિટ થાય એટલે દેવ ગતિમાં જાય એટલે વડોપ્રધાન થાય આ તમે એસી થયા છે તો ક્રેડિટને લઈ અને ડેબિટ હોય તો પેલા મિલમાં નોકરી કરવી પડે પૂરું ના થાય આખો દાડો મહેનત થશે ને આ ક્રેડિટ ડેબિટના આધારે છે આ બધું અને ક્રેડિટ ડેબિટના ઉત્પન્ન ના થયું એટલે પેલું સાત્વિક તમે કહેતા હોય, સાત્વિક અને તમોગુ, સાત્વિક ક્રિયા તેનું ફળ વેરી અને તમોગુની ફળ ડેબિટ, એ બે ઉત્પન્ન થયા જ કરે છે નિરંતર. અને એક શક્તિ ચલાયા જ કરશે આ જગતને. ભગવાનને ભગવાન તો આજે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, એવરી વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએશન ની અંદર રહ્યા છે, તમારી મારી વચ્ચે ક્રિએચર, બધા ઘણા ક્રિએચર છે, વાંચલી ના દેખાય એવા, દુર્બિનથી ના દેખાય એવા ક્રિએશનની મહી પણ ભગવાન થયેલા છે. એટલે આજે આવો, આ કોઈ પણ જો ગામે એવો નથી, જામી ગયો શું કરી દઈએ, જવાનું છે ને ક્યાં જવાનું છે એ બાબતનું એને જો પોતાનું આત્મજ્ઞાન થાય, પછીથી એમાં શું કરવું અને શું નહીં કરવું એ પૂછવા માટે કોઈ જાણકાર હોય તેમાં જવું પડે. દિલ્હી સાત ઇસ્યોતેર ગાંધીનગર બપોરે ખરાબ થઈ ગઈ. તમારે તો કામ કરે જ જવાનું, કામ કરે જવાનું, ફળની આશા બહુ રાખશે નહીં, પણ ફળની આશા હોય તો કોઈ કામ કરે જ નહીં. આશાથી જીવે છે, આશાથી જીવે છે અને પીએ છે આશા. ભક્તો બધા એવી રીતે ઘેરા થઈ ગયા, ઘેરતા ભાઈ ખબલે લાગ્યો પૂરો કરી અને તમારું બીજું કામ કરો, પણ મર્યાદ નું વ્યવહાર તો ચલાવું. ગદી ભાઈ અમારે ચાર લેવા ગયા છે, ચાર કલાકથી ભક્તિ ના પડી, હું હું તાવડી મૂકીને બેઠી છું, તેલ મૂકીને બેઠી છું, અમે લઈને આવું જ કે છે ભગત ના ઇન્ડિયા મેદાન. હા, એ પૂછે છે રાધેશ્યામ ભાઈ કે આ નરસિંહ મહેતા ની સ્થિતિ કેવી કહેવાય, તો પછી એમને આવું જ રહેતું હતું ને? એવું રહેતું નરસિંહ મહેતા એ ભક્ત બહુ વિચાર છે, બહુ વિચાર થયા અને ચોખ્ખા રીતે નાટક હતું, બધું જોઈતું હતું. આ ભક્તો ની પાસે જોઈએ છે અને ભગવાન જોઈએ, દેવ છે જ્યાં નસીબ હતા, બહુ ચોખ્ખા માણસ હતા, એને પછી જોઈતું નતું ક્લાસ, એને આવું આવું થતું ઘેરતા જ ઉત્પન્ન થતી હતી. જો મેત્રાણી મજા પડ્યા ત્યારે રાતે કહેતો હું આવું છું, મેં ઘડી વાર પછી હરિજન વાસ માટે હવા સુધી ચાલે, પેલો રાતે બે વાગે ભરી ગયા, ત્યાર પછી નાગરો કહેતા રહ્યા ક્યાં ગયો પેલો નથી, કઈ ગયો કાકે, એ તો ભાગી ગયો તમે આગળ ભક્તિ કરવા, કાંઈક બોલાયેલા હોવા ભરી ગયો કઈ, તો તમે આગળ બોલાવા ગયા નથી મતા ઉઠાય, હરો કાકા પેલો ગયો કહે છે, શું કહે છે, ત્યાં ગયો કેટલા વાગે, ત્યાં હમણાં અઢી વાગે હશે, કાંઈક ભલું થયું ભાગી બધી ના બોલાય, માર્યો પછી એને આવું ના બોલાય, વિવેકમાં બોલાય, વિવેકમાં રહેવું પડે, ના રહેવું છે અંદર ખરે જવાનું ભલું થયું ભાગી થાય કે માર્યો તો ના કરો, આવું અવિવેક તો કોઈ પાસે ના કરે, શું કહે દુશ્મન હોય તે પણ બાથરૂમ માં પાણી ભરી ચોકડી આવી છે નહીં, અભિનય છે જબરદસ્તી, ડ્રામા એકદમ ડ્રામા છે, તમે નાટક જ કરવાનું ખાલી, અભિનય જ કરવાના છે જો, અને પણ અભિનય શિક્ષણ નહીં કરવાના, મને કઈ પણ ભાવ હાસ્ય હવે એ તમારે ઢોંકવું એટલે પાણી વાણી ફરી કરી દેવું ના હોય પછી મરતું અડાવવું પડે છે એટલે હું નાનો હતો ત્યારે જોવા જતો હતો, અમારો તરફ કૂટવાનો રિવાજ પેલા બધા આપડા ખૂટી રાતે કૂટવાનો રિવાજ હતો, બધો એ કૂટવાનો રિવાજ ને નાની ઉંમર ઘરે જોઉં આપણને ખબર નઈ લોગિંગ કરે છે એટલે પછી ધીમે ધીમે મોટી પણ થયો ત્યાં સમજતો થયો કે આ તો આમ શું કરે આવું બોલા પણ જાણીએ નઈ આપડે, આ લોકો લડવું આવે આપડા પણ જાણી, આ લોકો બહુ દુઃખ થતું હોય છે, પણ તેનું નામ લૌકિક છે, તમને સમજણ પડે છે ને લૌકિક કે છે, કેમ અલૌકિક નહીં કેતા, અલૌકિક માં એટલે આગળ લુગડું ઓળી રે ઓ મારા ભાઈ રે કરી બૂમ મારવાની ભાઈ મહી પડી ગઈ બિલ્ડી પી દીધો એ અમને આવડે, લૌકિક બહુ સરસ આવડે, અમને બહુ આવડે, આ નાટક અમને એક્ઝેક્ટ આવે, આ તો નાટક જ કરું છું, આખો નાટક જ કરું છું, ડ્રામા જ કરું છું, સિન્સિયર ની પાછું નાટક કેવું, નાટક કરવાનું ના હોય, ભજવવાનું હોય, શું હોય જે રિહર્સલ રિહર્સલ ગોઠવેલું હોય તે ખાલી ભજવવાનું હોય, શું તમે શું ભજવીએ નાટક આખા કરે, તમારે રાધે શ્યામ નામનું નાટક ભજવવાનું અત્યારે બધું તમે જાતે જ એથી જાઓ ત્યાં શું થાય, આ ભર્તુહરી નાટક ભજવે એની વાઈફ નું નામ શું હતું, પીંગળા, તે તીગડે બોલે છે દીક્ષા દે અને મૈયા પીંગળા રે, શું પોતાની વાઈફ ને જયારે બહુ એને બધું એ લાગે છે આ સંસાર ઉપર વૈરાગ્ય આવે છે અને સ્ત્રીઓ તરફ બહુ અરે એ લાગે છે, ત્યાર પછી ભિક્ષા માગે છે, ત્યારે આ બધા સાંભળનારા બધા જોનારા ને નાટક ના, તે એમાંથી અમારા વડોદરામાં ચાર જણ જતા રહ્યા, ચાર જણ વૈરા જતા રહ્યા હજુ આવ્યા નથી, ચાળી વર્ષ છે, મારા જેવો કેટલા પૂછતો ખરા ને મહી જઈ કે તને બહુ દુઃખ છે, આપણે બસો પૂછીએ તને બહુ દુઃખ છે, ના ભાઈ હા તો મારે નાટક ના કરવું ને તો પગાર કાપી લઈ ગયો, હું તો લક્ષ્મીચંદ છું, કઈ ભરત રાજા ઓછો છું, તમે જોયું ને અંદર જાણતો ના ભૂલી જાય લક્ષ્મીચંદ જી, કે ભૂલી જાય, તમે કેમ ભૂલી ગયા છો, ભૂલી જઈ ગયા છે તમારે નહીં આવ્યો, ભૂલી ગયા છે એટલે તમારી પાસે પાત્ર બજાવતા બજાવતા જે પાત્ર મળી છે એને બાજુ પર રાખી જે પાત્ર મળ્યું છે એ બાજુ પર રાખી હું કોણ છું ભૂલી જવું છું, તમને કેમ લાગે છે ભરત એ છે ભરતું હજી જાણતો હોય ને કે હું લક્ષ્મીચંદ છું, લક્ષ્મીચંદ એટલું જાણતો ના હોય, ખીચડી વધે ખાવાની જાય ખીચડી ખાવે એવું જાણતો એના ખ્યાલમાં જ હોય, અને આ તો બધું કહે જો જરાક ભૂલ થાય પગ લગાવી દે, અને જો બધું હવામ કરાવે તો ચાટી નાખી ગયા, ધોનારા નાખી ગયા, એ નહીં નાખતા તું આવ્યો પછી નતું જાણતો આનું નામ નાટક. જે ટકે નહીં એ બધું નાટક, જે ટકે નહીં બધા એમાં તું ભાણ થઈ થશે અહીંયા પરમાનન્ટ માની લીધું. આ નાશન પદાર્થો છે તેલાથી જોઈ શકાય છે. બહિર્મુખ જે નાશન થી પદાર્થો છે એ બધા સહેલાઈ થી જોઈ શકાય છે. બહિર્મુખી જે નાશન પદાર્થો છે એ બધા સહેલાઈ થી જોઈ શકાય છે. અંતર્મુખ થવા માટે બધા અવરોધો ધક્કા મારે છે. એનો ઉપાય ના રાખી અને અત્યારે આજે આજે આ દિવસે બધા ગુના માફ કરાય છે ને, પછી ગુના નહીં કરો ને. દ્વાનત ફરી એટલે શું, દાનત માંગી ના ગમે તેવું ખોટ ગઈ ગમે તેવું ગમે, મારે આસપાસ છે તો 5 એટલે 10 રૂપિયા એટલે દાનત ખોરી ના રાખ. તો ગમે તેવી મુશ્કેલીમાં પોતાની ફરજ ચૂકવો નહીં. ફરજો બધી ફરજિયાત છે, એમાં કઈ મરજિયાત કઈ રહેતી નથી. છોકરાને પીયા પછે ને આંટીઓ આવી આવી તને ભણે છે ના બોલાય તો ફરજિયાત વસ્તુ બોલો તું શું આપવા માટે બંધેલો જ છે. માટીઓ વાઈને આપવા માટે બંધાઈ ગયો, એ બોલાય નહીં. આપણે એમ તો કૃષ્ણ ભગવાન ગરજ ના હોય તો આપડે શી ગરજ છે? તમને બહુ ગરજ છે, તમે બધા સરનામ દર્શન આપ્યા નહીં કૃષ્ણ ભગવાન? યોગેશ્વર કૃષ્ણ ઓળખ્યો જ નહીં તમે? આ બધો આખા ગુજરાત માં બાળકૃષ્ણ નો ધંધ ચાલે છે. અને આમાં બાળકૃષ્ણ નો પછી પ્રસાદ નો ખાલી અધિકારી બાળકૃષ્ણ નો ધર્મ બાળ મંદિર કહેવાય છે, અને યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ જ્ઞાન મંદિર કહેવાય છે. યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ એ જ્ઞાન મંદિર. યોગેશ્વર કૃષ્ણ ને ઓળખ્યા નહીં ઘણા ભજેતા થયા, પણ આ તો ઉત્તમ પ્રકાર નો ભજેતો છે. ભાઈ કે છે કૂતરા બની ઘરેડા આત્મા તેનો દેશ શું કહ્યું હોનું એનું એ નાગીને ઘાટ રૂપ સુધી જતી જાતના કેવા જુદી જુદી જાતનું નાગીના અને ઘાટ ઘાટ ઘાટ બોલું તો તેનું તે પણ ઘાટ બદલાય કરે. અને તમે શું માનો કે હું નેકલેસ છું, નેકલેસ છું, એટલે નેકલેસ નાખી અને ઘાટમાં જ પરિણામ પામો છો, કેવું નથી પામતા? તને એવું લાગે છે ને? એને ગાળી નાખે તો શું છે? આ સત્યતા કઈ આ કરોડ અવતાર ગયા ને, એમાં કઈ ખોટ કશી કઈ નથી, ઘાટ ગડબડ એટલું જ ખોટ ગઈ, એનું એમ સોનું છે. કેટલી ખોટ ગઈ? ઘાટ ગળા મારી હતી, તારે કોઈ ગડબડ ગઈ તો હું છે ને બોલું. તારે બધું ખબર પડે છે કે આ તો હું મારું કહ્યું કોઈ નહી, હું એટલો જ નિરાધાર. આ ભગવતી તે કે છે તમે તમે ઉંમર ગયા છો, એમ તો શું તાર મારું જ કોણ થાય છે? છોકરો કેટલાક છોકરા બાપ ને આમાં દા પડે છે, મળે ના મળે છોકરો? અરે અરે, એક છોકરો તો કોર્ટમાં એવું કહ્યું વકીલ ને કે સાહેબ જીત્યા થાય, તમે જીતાડો ખરો મને, પણ હજુ મારા બાપની નાકકટી કરાવતો 300 રૂપિયા વધારે આપું છે. વોર્ડમાં આગળ લઈ જઈને નાકકટી જરા કરાવડાવવાનું, અપમાન ભયંકર અપમાન થયું. અને હું આ 300 રૂપિયા બાપની નાકકટી કરાવવા નીકળ્યો છું. આમ નમ થયું સાહેબ, સાચો સમજાશે ને? જૂઠો કેમ કહેવાય? હજુ બધી પૈસા પડવાની છે, જૂઠો કેમ કહેવાય ને? જગત મિથ્યા છે, કે છે ને? મિથ્યા એટલે શું? બીજું જ કહેવા માંગે છે, મિથ્યા એટલે જુઠ્ઠો નથી. શું રમણ સત્ય જગત મિથ્યા? મિથ્યા તો અમુક દ્રષ્ટિએ કહેવા માંગે છે કે ભાઈ તમે અમને સુખ નહીં પડે, વિનાશી ચીજો છો તમે, કઈ બરોબર ને? પણ બ્રહ્મ સત્ય છે, જગત એ સત્ય છે, બ્રહ્મ રિયલ સત્ય છે, જગત રિલેટિવ સત્ય છે. રાતે સુઈ ગયો હોય કે મોડું પોડું રહી જાય, થઈ જાય છે, આપણે માટેનું બધું મોડ નાખીએ તો ના ના, ઊંઘી ગયો છે તો પછી વાંધો ના આવે ને? મોડા બધું નાખીએ તો વાંધો ના આવે ને? અને થોડા નહીં, આ બ્રહ્મ આ મિથ્યા નથી, રિલેટિવ સત્ય છે, આ વિનાશી સત્ય છે. શું છે? રાધે સાહેબ કે છે કે જગત સત્ય છે, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ, આ ત્રણ વિશે જરા પ્રકાશ પાડો ને. જગત સત્ય રિલેટિવ સત્ય, રિયલ સત્ય હોય તો ના. સંચિત કર્મ બધા સૂક્ષ્મ છે, તદ્દન સૂક્ષ્મ, બધા સૂક્ષ્મ. એ સંચિત તેનો સંચિત જેટલો ભાગ સંચિતમાંથી જેટલો સ્થૂળ રૂપે થાય છે એટલો પ્રારંભ ગણાય છે. અને પ્રારંભ થયા પછી ક્રિય માનવાને કહેવાય કે પ્રારંભ ભગવતી વખતે આ હું કરું છું ભાન, તે ક્રિય માન બરોબર ને? આ કઈ જાતનો કર્મ બીજી શું પૂછવાનું છે? જગત સત્ય છે, એ કે છે કે જગત સત્ય છે, એ સંદર્ભમાં પ્રારબ્ધ સંચિત અને ક્રિયામાં એ સાચા જ છે ને? જગત નું સત્ય છે, જગત ને જે સત્ય માન્યું છે અને સત્ય છે એટલે દુખવું પણ છે. શું છે? પણ વિનાશી સત્ય ને જો તમે સત્ય માનો તો તમે છુટકારો થશે. અને જો જૂઠું માનશે તો વિનાશી સત્ય જૂઠું થઈ જશે. શું કહ્યું? અને જૂઠું મનાય છે ને, મિથ્યા મનાય નહીં. જગત રિલેટિવ સત્ય છે. શું છે? રિલેટિવ. અને જો એ રિલેટિવ સત્યમાં તમે રહો તો રિયલ સત્ય પ્રાપ્ત થઈ શકે. રિલેટિવ સત્યમાં ના રહો અને રિલેટિવ અસત્યમાં જાઓ તો તમે લપસી પડશો. શું કહ્યું? લપસી પડે ને, ઠીક થઈ જાય. રિલેટિવ સત્ય ના રહે. રિલેટિવ બે ભાગ છે, જૂઠું ને સત્ય. રિલેટિવ સત્ય રહે તો આ સત્ય ઉદાહરણ પ્રાપ્ત થશે. શું નામ ભૂલી ગયો? મૂળચંદ્ર પંડ્યા. મૂળચંદ્ર પંડ્યા. અહંકાર હોય ને, એ ટાઈમમાં અહંકાર હોય જ ને. અને આ નાટક નાટકમાં પોલીસ વાળા આવે કે બધે વેર બધે તમારા જેવો, પણ એના અહંકાર ના હોય. નાટક છે, નાટકમાં અહંકાર હોય. તમને કેમ લાગે? નાટક વાળો ત્યાં આગળ પોલીસ વાળો ઉભો હોય તો ગુનેગાર જો જોવા બેઠેલો હોય તો ગુનેગાર જીવન આપતો હોય, તે ગુનેગાર નાચતો નથી. શું કે છે? નાચી ના જાય. નાટક સારું ભજવી સારા એવા ઇનામો લીધી. ચોવીસ સાત ઇઠોતેર કાનપુર અમદાવાદ ચંદ્રકાંતભાઈ ને ત્યાં રમેશભાઈ પૂછે છે કે આપણે આશ્રમ માર્ગમાં આવ્યા પછી ક્રમિક માર્ગ ચાલુ રાખો કે ના રાખો. રમેશ બધું જેટલું ચાલુ રહે બધું જ માર્ગ દર્શન કરવાનું. તો બધું આપણે જોયા કરવાનું થશે એટલું. રમેશભાઈ નામ? રમેશભાઈ શું કરે છે? તમારે જોયા કરવાનું. આમાં કોઈ આગુ પાછું કઈ કરવાનું નહીં. જે કરતા હોય તે જ કરવું. વધારવાનું નહીં, ઘટાડવાનું. જે પ્રકૃતિ હોય ને તે પ્રમાણે થયા કરે. એ પૂછે છે કે આ બધા ભેદ શા માટે પાડ્યા છે? શંકર ભગવાન મોટા, મહાવીર મોટા, કૃષ્ણ ભગવાન મોટા, આ બધા ભેદ શા માટે પાડેલા છે? ભેદ તો લોકોએ પાડેલા છે. લોકોની દ્રષ્ટિ જુદી જુદી હોય ને. લોકોની દ્રષ્ટિ જુદી જુદી એટલે ભેદ. જેટલી દ્રષ્ટિ એટલા ભેદ. સમજે ને? જયારે સંજ્ઞાક દ્રષ્ટિ થાય ત્યારે ભેદ છૂટી જાય. ભેદ છૂટી જાય, કોઈ ભેદ જ ના. આ જ્યાંથી મિથ્યા દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિઓ જાત જાતના ભેદ બધા. પેલો તો તમારું આ સાચું, પેલો તો તમારું આ સાચું. હવે સાચું બોલો. ચોર કે છે ચોરી કરવી એ ધર્મ જ છે. ચૌકાર કે છે ચોરી કરવી એ અધર્મ છે. એવું પણ પોતાનું જાય ને. અને સમ્યક દર્શન થયા પછી એક જ જાત એ સાચી સાચી શ્રદ્ધા કહેવાય. અને આ મિત્ર લક્ષ્ય તો આ બધું આવું ભટેક ભટેક ભટેક ભટેક કરવાનો અનંત અવતાર થી આનું આ ભટકે ભટેક કર્યા નહીં ભટક્યા હોય. હા, હવે કેટલાક કેટલાક કાળ સુધી ભટકવું છે? ભટકવું અટકી જાય સારું. આપણું દયાથી ભટકવાનું, દાદાની દર્શન થી બધું અટકી જાય ભટકવાનું તો બહુ સારું. બધા બી ભેગા રહ્યા છે કે? હા, બધું સાથે જ છે. અક્રમણ કરે એ સાચું ધર્મ કહેવાય. પાસે સાચું બોલવું નહીં, ખોટું કરવું નહીં. ખોટું કર્મ થાય નહીં અમારે. કોઈ જગ્યામાં, દુકાનમાં કે આમાં ખોટું કરવામાં જરા આંચકો લાગે કે આ કેમ આપણાથી વિરોધી નથી ને? કોઈ જતો હોય તેના વિરોધી નથી ને? ના, એ નહીં. આપણે કદાચ વિરોધી ના થયું. લોકોની શ્રદ્ધા છે તો મૂર્તિ માં કે ભાઈ ભગવાન છે તો આપણે શ્રદ્ધા એટલે ભગવાન ખરા છે એની શ્રદ્ધા છે માટે ભગવાન ભગવાન નહીં શ્રદ્ધા ના હોય એટલે ભગવાન નહીં ને એને નહીં તેથી કદી બીજા લોકો આને માનતા હતા આપડે આપણને અધિકાર નથી કોઈ પણ ચૈતન્ય જ ભગવાન કોઈ માન માનતું હોય મને શું હોય બરોબર છે શરીર રીતે ચૈતન્ય જ ભગવાન છે ચૈતન્ય એટલે અમૂર્ત ભગવાન છે મૂર્તિ રૂપે છે નહીં પ્રથમ તો ચૈતન્ય સ્વરૂપ જ હતું ને મૂર્તિઓ તો પછી ઉજાણ થયું બધે પેલા તો ચૈતન્ય સ્વરૂપ જ બધે હતું નવીન માટે જે જોઈતું હોય એને આપડે એવું છે ને મુસ્લિમો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માં છે એમ તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ એટલે 80 નીચા સ્ટેન્ડર્ડ છે આ ફોરેનર્સ બધા 80 નીચેના છે આફ્રિકનો 80 નીચેના છે મુસ્લિમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ કરીએ સેકન્ડ સ્ટેન્ડર્ડ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ તો આપણા આ હિન્દુઓ શીખમાં છે શું કહે મૂર્તિ ભજન અને પછી એને જે મૂર્તિ ના ભજે તે તો ગ્રેજ્યુએટ થવાની તૈયારી થઈ ગઈ શું કહે મૂર્તિ ના ભજે ને બહુ ઊંચું સ્ટેન્ડર્ડ દાદા ભગવાન તમે જોયેલા બગાડે વાતચીત પૂછે બધું પૂછાય બધું દિવ્ય ચક્ષુ હોય તો થાય આ ચામડા ની આંખ ના દેખાય દિવ્ય ચક્ષુ થાય ને કેટલા વર્ષથી તબિયત નરમ રહેશે પ્રકૃતિ પણ સુંદર બનાવે મત જુદો જુદો છે મત શું મત છે કર્મ માં માનીએ એટલે પુનર્જન્મ માં માનવું પડે અત્યારે આપણું અસ્તિત્વ છે તે વાત સાચી છે એમાં ફેર નથી ને શું નામ છે આપનું નવીનચંદ્ર તમે નવીનચંદ્ર છો નામથી ખરેખર કોણ છો તમે માય બોડી બોલો, તમે આઈ એમ બોડી બોલો, માય બોડી બોલો, મારું શરીર એમ કહો, મારું શરીર તમે કહો, અને આપને મારા કહો છો, મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારું ચિત્ત ભટકે છે કે છે, આ મારું મારું કરે છે, એ કોણ છે? એ રિયલાઇઝ કરી છે ને, આ મારું મારું કરનારો કોણ છે? મારું કહેનારો અરે મારી વસ્તુ માઇન્ડ, આ એને માય બે જુદું હોય, એક જ હોય, એક જ હોય ને, આય નો પાટો અને માય નો પાટો બે એક જ પાટા ઉપર હોય કે બે જુદા જુદા પાટા ઉપર? અને મારું મારું શર્ટ કહો છો તો શર્ટ જુદું, તમે જુદા થયા ને, એવું જ માય બોડી તો કહ્યું, માય બોડી એટલે બોડી જુદું, બોડી જુદી થઈ, તમે પોતે કોણ એમાં? માય નેમ, માય બોડી, માય બિઝનેસ, માય માય ક્લોથ, માય ટેસ્ટ, બધું માય કહે જુદું.